તે કારણ વિના સર્વે કોઈથી વેર કર્યા કરે છે. જે ભલાઈ કરે છે તેની સાથે પણ તેઓ બુરાઈ કરે છે. એમનું લેણું એ જૂઠું અને દેણું એ જૂઠું જ હોય છે. જૂઠું ભોજન હોય છે અને જૂઠું ચાવણું હોય છે. જેમ મોર ઘણું મીઠું બોલે છે પરંતુ તેનું હૃદય એવું કઠોર હોય છે કે તે મહાઝેરી સર્પને પણ ખાઈ જાય છે, તેવી જ રીતે તેઓ પણ ઉપરથી મીઠા વચન બોલે છે પરંતુ હૃદયના ઘણા જ નિર્દયી હોય છે. તે બીજાઓનો દ્રોહ કરે છે અને પારકી સ્ત્રી, પારકા ધન તથા પારકી નિંદામાં આસક્ત રહે છે. તેઓ પામર અને પાપમય મનુષ્ય, નર શરીર ધારણ કરેલા રાક્ષસો જ છે. લોભ જ એમનું ઓઢવાનું અને લોભ જ પાથરણું હોય છે, અર્થાત તેઓ સદાય લોભથી ઘેરાયેલા રહે છે. તેઓ પશુઓ સમાન આહાર અને મૈથુનમાં જ તલ્લીન હોય છે. તેમને યમપુરીનો ભય લાગતો નથી. જો તેઓ કોઈની પ્રશંસા સાંભળી જાય છે તો એવા દુઃખ ભર્યા શ્વાસ લે છે જાણે તેમને ટાઢીઓ તાવ આવી ગયો હોય, અને જ્યારે કોઈની વિપત્તિ જુએ છે ત્યારે એવા સુખી થાય છે જાણે જગતભરના રાજા થઈ ગયા હોય. તે સ્વાર્થપરાયણ, કુટુંબીજનોના વિરોધી, કામ અને લોભને કારણ લંપટ અને અત્યંત ક્રોધી હોય છે. તેઓ માતા, પિતા, ગુરુ અને બ્રાહ્મણ કોઈને માનતા નથી. પોતે તો નષ્ટ થયેલા જ રહે છે, સાથે જ પોતાના સંગથી બીજાને પણ નષ્ટ કરે છે. મોહવશ બીજાઓનો દ્રોહ કરે છે. તેમને ન તો સંતોનો સંગ સારો લાગે છે, ન તો ભગવાનની કથા ગમે છે. તેઓ અવગુણોના સાગર, મંદબુદ્ધિ કામી, વેદોના નિંદક અને બેળી જબરી પારકા ધનના સ્વામી હોય છે. તેઓ બ્રાહ્મણોનો દ્રોહ તો કરે જ છે અને શ્રેષ્ઠ લોકોનો, દેવો ઈશ્વરનો દ્રોહ વિશેષપણે કરે છે. તેમના હૃદયમાં દંભ અને કપટ ભરાયેલા રહે છે, પરંતુ તેઓ ઉપરથી સુંદર વેશ ધારણ કરીને રહે છે. આવા નીચ અને દુષ્ટ મનુષ્ય સતયુગ અને ત્રેતામાં નથી થતા. દ્વાપરમાં થોડાક થશે અને કળિયુગમાં એમના ટોળે ટોળા થશે. હે ભાઈ, બીજાની ભલાઈ સમાન કોઈ ધર્મ નથી અને બીજાને દુઃખ પહોંચાડવા સમાન કોઈ નીચતા નથી. હે તાત, સમસ્ત પુરાણો અને વેદોનો આ નિર્ણય મેં તમને કહ્યો છે. આ વાતને વિદ્વાનો જાણે છે. મનુષ્ય શરીર ધારણ કરીને જે લોકો બીજાને દુઃખ પહોંચાડે છે તેમને જન્મ મૃત્યુના મહાન સંકટ સહેવા પડે છે. મનુષ્ય મોહવશ સ્વાર્થપરાયણ થઈને અનેક પાપ કરે છે, તેથી જ તેનું પરલોક બગડેલું જ રહે છે. હે ભાઈ, હું એમના માટે કાળરૂપ ભયંકર છું અને એમના સારા અને નરસા કર્મોના યથાયોગ્ય ફળ આપનારો છું. આવો વિચાર કરીને જે લોકો પરમ ચતુર છે તેઓ સંસારના પ્રવાહને દુઃખરૂપ જાણીને મને જ ભજે છે. એટલે જ તે શુભ અને અશુભ ફળ આપનારા કર્મોને ત્યાગીને દેવો, મનુષ્યો અને મુનિઓના નાયક મને ભજે છે. આ પ્રમાણે મેં સંતો અને અસંતોના ગુણ કહ્યા. જે લોકોએ આ ગુણોને સમજીને રાખ્યા છે તે જન્મ મરણના ચક્કરમાં પડતા નથી. હે તાત, સાંભળો, માયાથી રચાયેલા જ અનેક ગુણ અને દોષ છે. તેમની કોઈ વાસ્તવિક સત્તા નથી. ગુણ એમાં જ છે કે બંને ન જોવા, એમને જોવાએ અવિવેક જ છે. ભગવાનના શ્રીમુખથી આ વચન સાંભળીને સર્વે ભાઈ હરખાઈ ગયા. પ્રેમ એમના હૃદયમાં સમાતો નથી. તેઓ વારંવાર ઘણી વિનંતી કરે છે. વિશેષ રૂપે હનુમાનજીના હૃદયમાં અપાર હર્ષ છે. તત્પશ્ચાત શ્રી રામચંદ્રજી પોતાના મહેલે પધાર્યા. આ પ્રમાણે તેઓ નિત્ય નવી લીલા કરે છે. નારદ મુનિ અયોધ્યામાં વારંવાર આવે છે અને આવીને શ્રી રામજીના પવિત્ર ચરિત્ર ગાય છે. મુનિ અહીંથી નિત્ય નવા નવા ચરિત્ર જોઈને જાય છે અને બ્રહ્મલોકમાં જઈને સર્વે કથા કહે છે. બ્રહ્માજી સાંભળીને અત્યંત સુખ માને છે અને કહે છે, હે તાત, વારંવાર શ્રી રામજીના ગુણોનું ગાન કરો. સનકાદિક મુનિ નારદજીના વખાણ કરે છે. જો કે તેઓ બ્રહ્મનિષ્ઠ છે, પરંતુ શ્રી રામજીના ગુણગાન સાંભળીને તેઓ પણ પોતાની બ્રહ્મ સમાધિને ભૂલી જાય છે અને આદરપૂર્વક એને સાંભળે છે। તેઓ રામકથા સાંભળવાના શ્રેષ્ઠ અધિકારી છે। સનકાદિક મુનિ જેવા જીવન મુક્ત અને બ્રહ્મનિષ્ઠ પુરુષ પણ ધ્યાન ત્યજીને શ્રી રામજીના ચરિત્ર સાંભળે છે। આ જાણીને જે શ્રી હરિની કથાને પ્રેમ નથી કરતા તેમના હૃદય ખરેખર જ પથ્થર છે। એકવાર શ્રી રઘુનાથજીના તેડાવેલા ગુરુ વશિષ્ઠજી બ્રાહ્મણો અને અન્ય સર્વે નગર નિવાસી સભામાં આવ્યા। જ્યારે ગુરુ મુનિ બ્રાહ્મણ તથા અન્ય સર્વે સજ્જન યથાયોગ્ય બેસી ગયા ત્યારે ભક્તોના જન્મ મરણને નાશ કરનાર શ્રી રામજી વચન બોલ્યા। હે સમસ્ત નગર નિવાસીઓ, મારી વાત સાંભળો। આ વાત હું હૃદયમાં કંઈક મમતા લાવીને નથી કહેતો, નથી કોઈ અનિતિની વાત કહેતો અને એમાં કંઈ પ્રભુતાય નથી। માટે સંકોચ અને ભય છોડીને ધ્યાન દઈને મારી વાતોને સાંભળી લો અને પછી જો તમને ઠીક લાગે તો તે પ્રમાણે કરો। તે જ મારો સેવક છે અને એ જ પ્રિયતમ છે જે મારી આજ્ઞા માને। હે ભાઈ, જો હું કંઈક અનિતિની વાત કહું તો ભય ભૂલાવીને બેધડક મને રોકી દેજો। મોટા ભાગ્યથી આ મનુષ્ય શરીર મળ્યું છે। સર્વે ગ્રંથોએ આ જ કહ્યું છે કે આ શરીર દેવતાઓને પણ દુર્લભ છે। એ ધર્મ, અર્થ, કામ એ ત્રણેય સાધનનું ધામ અને મોક્ષનું દ્વાર છે। એને પામીને જે પરલોક ન બનાવી લે તે પરલોકમાં દુઃખ પામે છે, માથું કૂટી કૂટીને પસ્તાય છે તથા પોતાનો દોષ ન સમજીને કાળ ઉપર, કર્મ ઉપર અને ઈશ્વર ઉપર મિથ્યા દોષ લગાડે છે। હે ભાઈ, આ શરીર પ્રાપ્ત થવાનું ફળ વિષય ભોગ નથી। આ જગતના ભોગોની તો વાત જ શું, સ્વર્ગના ભોગ પણ ઘણા ઓછા છે અને અંતમાં દુઃખ આપનારા છે। માટે જે લોકો મનુષ્ય શરીર પામીને વિષયોમાં મન પરોવી દે છે તે મૂર્ખ અમૃતને બદલે વિષ લઈ લે છે। જે પારસમણીને ખોઈને બદલામાં ચણોઠી લઈ લે છે તેને કદીએ કોઈ ભલો નથી કહેતા। આ અવિનાશી જીવ ચાર ખાણો અને 84 લાખ યોનિઓમાં આંટા મારતો રહે છે। માયાની પ્રેરણાથી કાળ, કર્મ, સ્વભાવ અને ગુણથી ઘેરાયેલો એ સદા ભટકતો રહે છે। કારણ વિના જ સ્નેહ કરનારા ઈશ્વર ક્યારેક દયા કરીને એને મનુષ્યનું શરીર આપે છે। આ મનુષ્યનું શરીર ભવસાગરને તારવાને માટે બેડો છે, મારી કૃપા જ અનુકૂળ વાયુ છે। સદગુરુ આ મજબૂત વાહણના કર્ણધાર છે। આ પ્રમાણે દુર્લભ સાધન સુલભ થઈને તેને પ્રાપ્ત થઈ ગયા છે। જે મનુષ્ય આવા સાધન પામીને પણ ભવસાગરને ન તરે તે કૃતજ્ઞ અને મંદબુદ્ધિ છે અને આત્મહત્યા કરનારાની ગતિને પ્રાપ્ત થાય છે। જો પરલોકમાં અને અહીં બંને જગ્યાએ સુખ ઈચ્છો છો તો મારા વચન સાંભળીને તેમને હૃદયમાં દ્રઢતાથી પકડી રાખો। હે ભાઈ, આ મારી ભક્તિનો માર્ગ સુલભ અને સુખદાયક છે। પુરાણો અને વેદોએ એને ગાયો છે। જ્ઞાન અગમ છે અને તેની પ્રાપ્તિમાં અનેક વિઘ્ન છે। તેનું સાધન કઠિન છે અને તેમાં મનને માટે કોઈ આધાર નથી। ઘણા કષ્ટ સહીને પણ કોઈ તેને મેળવી લે છે તો તે પણ ભક્તિ રહિત હોવાથી મને પ્રિય થતો નથી। ભક્તિ સ્વતંત્ર છે અને સર્વ સુખોની ખાણ છે, પરંતુ સત્સંગ વિના પ્રાણી એને પામી શકતા નથી અને પુણ્ય સમૂહ વિના સંત મળતા નથી। સત્સંગતિ જ સંસ્કૃતિનો અંત કરે છે। જગતમાં પુણ્ય એક જ છે, તેના જેવું બીજું નથી। તે છે મન, કર્મ અને વચનથી બ્રાહ્મણોના ચરણોની પૂજા કરવી। જે કપટનો ત્યાગ કરીને બ્રાહ્મણોની સેવા કરે છે તેના પર મુનિઓ અને દેવો પ્રસન્ન રહે છે। બીજો પણ એક ગુપ્ત મત છે, હું સર્વેને હાથ જોડીને તે કહું છું કે શંકરજીના ભજન વિના મનુષ્ય મારી ભક્તિને નથી પામતો। કહો તો ભક્તિ માર્ગમાં કયો પરિશ્રમ છે? તેમાં ન યોગની આવશ્યકતા છે, ન યજ્ઞ, જપ, તપ અને ઉપવાસની,